ખાંગીને કેવું બધા પૂછી જાય તો એવું આવાજ છે મારે બધું ભૂલ ચૂક થઈ કોઈ ચડી ના દે ચડી બે કે છે મારી બધા બધી છે એવું છે કોક રાક્ષસ છીએ કે બીજું કઈ છીએ આપણે આપણે સપના માં જીવ રાક્ષસ આપણે કોઈ બીજા રાક્ષસ છીએ કે બીજું કઈ છીએ આપણે સપના માં જીવતા છીએ કે સાચા જીવતા છીએ તને કેવું લાગે સપના માં જીવતા છીએ આપણે પોતાની સાચા જીવતા છીએ મમ્મી સાચા જીવતા હું કોણ છું પછી એટલે કોક ને સપનું આવે ને એમાં આપડે હોઈએ એવું હું કોના સપના માં છું એમ જીવતો તારું સપનું કોને આવતું શું કહું તમે તો ભગવાન છો ના આવું ના જોઈએ જ્યોતિષી કરી આલા મારા મામી થાય આ મારા મામા થાય આ દાદા થાય કાકા થાય કુવા થાય આવું હતું છે તમે તો કહો છો કે આ સાચા છે ને હું સપના માં છું એટલે મમ્મી પપ્પા સાચા છે ને હું સપના માં છું કેમ એ સાચા છે એમને જ્ઞાન આપેલું છે ને જ્ઞાન આપ્યું એટલે સાચા જ્ઞાન આપ્યું એટલે સાચા જ્ઞાન આપ્યું એટલે સાચા સપના માં જગાડે જ્ઞાન આપ્યું એટલે સપના માં જગાડવાના પણ આપણે સપના માં કોનો હોઈએ એટલે કોના સપના માં છીએ આપણે કોના સપના માં છીએ કોના સપના શું ખબર પડે તું તારા સપનું કોનું આવે કેટલા બધા તો દાદા નું સપનું આવે છે બધા નું આવે છે તને કોનું કોનું આવે આંટી નથી આવેલું દાદાજી નું હોય એમ મમ્મી નું હોય મમ્મી તો મારતા દેખાય ખાંગીને કેવું મતલબ જાય તો એવું આવાજ શા મળે બધું છે ને મતલબ બોલચુક થઈ હતી કોઈ ચડી ના દે ચિંતા હોય એવું છે કોઈ રાક્ષસ છીએ કે બીજું કઈ છીએ આપણે આપણે સપના માં જીવ રાક્ષસ આપણે કોઈ બીજા રાક્ષસ છીએ કે બીજું કઈ છીએ આપણે સપના માં જીવતા છીએ કે સાચા જીવતા છીએ તને કેવું લાગે સપના જીવતા છીએ આપણે પપ્પા ની સાચા જીવતા છે મમ્મી સાચા જીવતા હું કોણ છું પછી હું કોણ છું પછી હું પોતે હું કોણ છું પછી હું કઈ હાથે જીવું છું સપના માં જીવું છું કોના સપના માં જીવું છું હું કોના સપના માં જીવું છું તમે તો ભગવાન છો ના આવું ના જોઈએ આ તો જ્યોતિષી ફરી આલો મારા મામી થાય મારા મામા થાય દાદા થાય કાકા થાય કુવા થાય આવું હતું તમે તો કહો છો કે આ સાથે છે ને હું સપના માં છું એટલે મમ્મી પપ્પા સાથે છે ને હું સપના માં છું કેમ એ સાચા છે મેં જ્ઞાન આપેલું છે ને જ્ઞાન આપ્યું એટલે સાચા જ્ઞાન આપ્યું એટલે સાચા જ્ઞાન આપ્યું એટલે સાચા સપના માં જગાડે જ્ઞાન આપી દે સપના માં જગાડવાના સપના માં શું ખબર પડે તું તારા સપનું કોનું આવે છે દાદા નું સપનું આવે છે મમ્મી તો માર ના દેખાય લઈ ગયા પૈસા આપીને બરકત તો છે નઈ ભેંસ ના ભાઈ ને આવેલો બાર આઠ ઓગણીસો ત્યાસી અરુણાબાદ સવારે હતું નથી આવે વસ્તી કેમ આપડા ધારા પ્રોબ્લેમ નહીં થતું તે ધાર્યું કરવું એ જ ગુનો છે એ જ ગુનો છે વ્યવસ્થિત નું ધાર્યું થવા દેવાનું હોય છે બીજું ધારતો દહી ધારી તો ધાર્યા કર્યા નહીં એટલે આમ ધારવાનું હતું નથી પણ સંજોગો જ ડિસાઈડ કરી આપે કે હવે આવતીકાલે ત્યાં જવાનું છે અને આમ નથી કરવાનું આમ કરવાનું છે પછી પછી વળતું નથી એટલે એવું ધારવાનું રહેતું જ નથી પછી એ તો ધારું છું ને હાલ રહ્યો છું પછી એ પ્રમાણે થતું નથી શું કરું પછી રડવું આપે એટલે પછી ગુજરાત એટલે ખબર પડે કે માર ખાધો ધારી ને ના થાય એટલે મય પછી સવગેશન થાય એટલે પછી પાછું છૂટું ફરી જાય ધાર્યું થવામાં તો અત્યાર સુધી ની ભૂલ જ થઈ છે ને, આવતો બહુ બંધાવા માટે. કારણ ધાર્યું ધાર્યું થતું હતું નથી, પણ આવતો બહુ જરૂર બંધાઈ જાય છે નથી, એવું છે ને? આવતો બહુ બીજ પડે વ્યવસ્થિત ખોટું છે એવું કયું બીજ પડે વ્યવસ્થિત ભગવાન જેવું શક્તિ કહેવાય એનું ખોટું કેમ શું બોલ કરે? એની શંકા કરી તો ભૂલ થાય, શંકા કરી તો ભૂલ એ બધ એનાથી બધા બીજ પડે. આખું કરતા ભાવ ની જે દ્રષ્ટિ બંધાયેલી છે એ આખો આવતા ભાવ બંધાવે છે ને. બીજું અહંકાર છે ને, અને આ વ્યવસ્થિત ની આજ્ઞા થી એ દ્રષ્ટિ છૂટે છે. અને વ્યવસ્થિત જ છે, છેવટે વ્યવસ્થિત આધીન કરવું પડે છે. ત્યારે સીધી રીતે કરતા શું કરે? છેવટે વ્યવસ્થિત માને કરવું પડે, કરવું જ પડે છે. અને કરવું પડે છે અને તે જ પ્રમાણે બનતું હોય છે, વ્યવસ્થિત ને આધીન જ બનતું હોય છે. એને આધીન જ બને ને, રાજી ખુશી સ્વીકારીએ તો આનંદ રહે. બરોબર. પોલીસ ને કરીએ તો દુઃખ પડે, બધું પોલીસ ને બઉ બધું સારા થઈ જાય. એક બે દાડા મિયા બગાડી જાય પછી દસ મિયા મદદ થઈ નાખે બધા ગાફલા ગાફલ હોય તો નથી પડી જાય. તારા કદાચ સાધ એવું નઈ ને, આવું કેવું વ્યવસ્થિત એવું નઈ સાધુ બહુ વસ્તુ વ્યવસ્થિત જલ વ્યવસ્થિત નહી તો વ્યવસ્થિત ના કહેતા આપડે અંધારી રાત્રે ગમે તે ટાઈમે કબૂલ કરવા જાય એવી વસ્તુ આવું કેવું વ્યવસ્થિત બુદ્ધિ દેખાડે એવું બુદ્ધિ એટલે બધું કંપાર કરી દેતા વ્યવસ્થિત શબ્દ પ્રયોગ છે એ આજ્ઞા જ છે, પણ એ જોડે પૃથ્થકરણ માગે છે ને, પૃથ્થકરણ માગે છે ને જોડે. પહેલી વખત બન્યું એટલે તે ઘડીએ તો કહી દીધું કે વ્યવસ્થિત છે, અને પછી કહે કઈ રીતે વ્યવસ્થિત છે? આમ બન્યું માટે આ બન્યું, સંજોગો આ ભેગા થયા, આ પરિણામ આવ્યું, એ કેટલો કરતા કેટલો કરતા, આપણે કેટલા કરતા, આપણે શું છીએ, એ શું છે, બધું દખલ ના કરે. ધાર્યું કરાવવાની માથાકૂટ બુદ્ધિ જ કરતી હોય છે, એથી એને પેલું ધાર્યા પ્રમાણે નથી થતું માટે ડખો થાય છે. ખાવાની જવાની બાબત માં ના થાય, પણ ખાવાની બાબત માં થાય, સેવાની બાબત માં થાય, ખાવાની બાબત માં શું થાય? બેઠા ટેબલ પર કેમ એવું કશું કાંદા બટાકા ખાવાની ઈચ્છા ના હોય તો એને એક ભેગા થાય એવું બધું. એટલે કાંદા બટાકા ખાવાની ના ઈચ્છા હોય તો એનું એક ભેગું થાય. કાંદા બટાકા ખાવાની ઈચ્છા ના હોય છતાં એ જ ભેગું થાય. એટલે મનમાં પેલું થાય ભેગું થાય એ આપણે ભર થઈ જાય. ગાડી મૂકે તો બહુ ન્યાય કહેવાય. મોટા મોટા ન્યાય કહેવાય. ન્યાય તો છે ગાડી કોઈ મૂકે ખરો મૂકે એટલે બહુ મોટો ન્યાય કે મેરા બહુ હાલો પ્યારે તે કઈ ના એવું મદદ કરો ઈનામ કરો સર મળે એમ બહુ સારું કે તું નોંધ રાખ બહુ સારું કે તન કાઢી મૂકે એવું નહીં મૂકતો પેલું પણ સામે ફોર્સ ના હોય ને અહીં બેસવું હોય એવો ફોર્સ હોય ત્યારે કાઢી મૂકવાની ઉપાધિ થાય ને. ફોર્સ ને લઈને હું તો ફોર્સ હોય ત્યારે કાઢી મૂકું ને દુનિયામાં કોઈ કાઢી ના મૂકે હું તો ફોર્સ હોય તું જો આ પોલીસ વાળા વાંચે ત્યારે તમે બે હોય તો કુભાય તો પછી વાર મારે પછી દંડો કાઢી મૂકે. હું કાઢી મૂકે છે વ્યવસ્થિત સમજે તો બહુ આનંદ થાય. હા તો આનંદ થાય પાંચ મહિના આપડે વાત કરી અમારો કયો દોષ તારે નીકળી જતા જેને વિકાસ તારી મૂકે છે પછી આપડે વાત જ કરીએ તો મૂર્ખ કહેવાય ને એ વાત બધા થાય તો બધા નહીં થાય વાત ના કરે અમે શું કરવા જઈએ ગાડી વાતમાં. આ તો મેન્ટલ હોસ્પિટલ મેન્ટલ વાતો જે પાંચ માણસ ન્યાય માં એમ કે ના આવું થતું છું કઈ જતો માણસ કે એવું જો થાય છે કે ઠપકો આવો કઈ જાતનો કઈ કુમ લે છે માણસ શું જનાવર શું કહે નવું કઈ જાતનું કરે છે જાનવર પણ કહેવાય ને માણસો શિકાર ના કરે તને કેમ લાગે પણ આ રીતે પોતાની સેવા ના મળે એટલે એને પોતાને એવો પસ્તાવો રહેતો હોય એટલે ફાયદાકારક નહીં. આવી રીતે સેવા ના મળે એનો પોતાને પસ્તાવો રહેતો હોય એ ફાયદાકારક નહીં. જગત ના લોકો કે બિન હક ની વાત બોલ બોલો શું કે છે ધ્યાન બદલ જવાનું કે એ ખોટો અને હક નો પસ્તાવો પરંતુ ભવિષ્યમાં એ હક છે કે બિન હક એ કેવી રીતે ખબર પડે શું તમને જે આવું બધું બીજું હકનું જ નહીં ને એ તો બરાબર તારે કરી છે બીજા લોકો નહીં કરી હોય બીજા ના કરવા દેવાનો પ્રશ્ન જ નથી ને એમાં દરેક નથી આ કરવાની સંજોગ બાજુ કરે એ તો ખરું છે સર્વિસ માં હોય તો કે આ સંજોગો ક્યાં ફસે એ પસ્તાવો સાચો કે અહી અણહક ની વાતો માં પસ્તાવો હતો રકત નહી જાણ દયા થઈ જાય તારા જ ભાઈ દયા થઈ જાય શું ખોટું તું દયા થઈ ગયો છે ને દારૂ કરાવવાની હતા ઈચ્છા દારૂ કરાવવાની છે આપડે ઘેરે ના થાય તમે તો સેવા ક્યાં કરતા હવે તમને આ બધા ટોળામાં બધા લોકોને સેવા જ નહીં કરતા આવડતી ને જયારે સેવા ન રાખાય ત્યારે એ જ કઈ ગમગયા હોય પછી કોઈ પહેરી ગયો ત્યારે એમ કાઢવાની તૈયારી કરે આનંદ થયો છે કેવું આવીશ એવું આપણને આનંદ થયો છે તો હેલ્પ થાય અને આપડા તાબામાં આવે પેલા બધા ક્યાં ખસી ગયા આપડે ભાગે જાય છે વિચારતા એ લોકો ને એમ જ કેમ કે આપણને તો એવો લાભ નહીં મળે આજે એવો જ વિચાર આવ્યા પેલો કે બધા કેવા નસીબદાર છે કે ના બધાને લાભ મળે ને અમને લાભ નથી મળતો પરિગ્રહ ભેગો થાય અને પરિગ્રહ થી ગુચો ઉત્પન્ન થાય આ ગુચો ગુચો માંથી જ નીકળી નથી શકતો મૂળ અજ્ઞાનતા છેદવાની એ તો ક્યાંય રહી જાય પછી જે અજ્ઞાનતા થી આ ગુચો ઉભી થઈ એ ઘૂંચો માં જ આખું અટવાઈ જવાય છે પછી આ જે ઘૂંચ નું રૂટકો આત્મા સંબંધી અજ્ઞાન કહ્યું પણ આ બીજું અજ્ઞાન ઉભું રહ્યું ને હા તે એમને ઘૂંચે છે ને જોયું આપડે વિજ્ઞાન સેજે ઘૂંચાય ને એવું છે પોતે સેજે ઘૂંચાય નઈ એવું આ વિજ્ઞાન છે આપડે આવડા છોકરા કોઈ માણસ આપડી હાજીમત મારી નાખ્યું તો આપણું વિજ્ઞાન ગુંચવા એવું નથી માલ ના સંભાવ નીકળતો અને બની વ્યવસ્થિત એ શું ગુંચવાયો હતો નહી તો શું કરવાનું ચાલો તમારા હજારો ઉપાય બતાવી દીધું તો શું ઉપાય કરો અમારી શોધખોળ કેવી છે ગમે તેવો માણસ પણ એકલો એક છોકરો મગજ ખજી જાય ને શું કાઢે હતું તે સુધાર્યું કે બગાડ્યું વધારે હતું તે વધારે ગુંચ્યું વધારે ગુંચ્યું પોતે ગુંચ્યું પોતે ગુંચ્યું રાત દાળ ચેન પડે નહીં પેલું દુઃખ તો કર્યું નહીં બીજું નવું વધાર્યું એવું તો કરે છે બરોબર સાંભળવો નથી એને ગરપા ને તો સારું મારે મારફત તારે આવું બધું ગુચાતો ને નજીક ને જુદી જાત નું ગુચાય માં વધારે ગુચાય નીકળાય નઈ એવું એમ ગુચાય ના થાય એવું ગુચાય કે નીકળાય નઈ એટલે આના જેવું નીકળે એટલું બધું તારું બહુ ભારે કામ છે તા તો બહુ લાંબો રે પછી છૂટે નઈ ભાઈ તા તો બહુ લાંબો રે વર્ષો સુધી એ શું ખાતા પણ બહુ પાર વાગે એટલે ભોગવવાનું છે એટલે શું થાય એની તો જ્ઞાન તો હાજર જ છે પણ એટલે ભોગવવાનું છે ભોગવ્યા શું છે ને કોને કર્યું કિસકા લગતા કોણ લગતા લડકો એના બાપ નો બાપ ને આપડે દેવા દેવાની પાડોશી બાપ નો દીકરો જ સામે થતું હોય તો બાપ ની સામે થતું હોય તો કોણ બાપ ની સામે જવું બનતું હોય તો કોણ બાપ નો છોકરો કોણ દીકરો કોણ થાય છે કોણ બધું જ્ઞાન તો હાજર બધું રહે પણ એ બિલીફ કે આવું રહેવું જોઈએ જ્ઞાન તો બધું હાજર રહે આવું બધું પણ એવું ખરું કે આવું હોવું જોઈએ પાછું જ્ઞાન તો હાજર રે આવું બધું પણ પાછું પેલું તો રે જ કે આવું હોવું જોઈએ રેલવે દબાણ હું જવું છે ગાડી આવતી હતા જ્ઞાન શું કે આમ ખુલી જ પડે પેલું બધું શું કહેશે દબાણ હમું જવું છે આપણું જ્ઞાન કહે કૂદી પડવા ઓળંગી જાઓ જલ્દી તાર ભાઈ ને કેટલી વાર લાગે માણસ તારે એમાં આપડે એને વળીએ મોટા થી આ હોવું છે ને રેગ્યુલર સ્ટેજ બુદ્ધિ સેન્સ તો જોઈ નઈ પેલા નિશાન કારખાના વાળા આવ્યો તે જોઈ પાંચ આજ્ઞા શું જોયું છે એક જ વખત બહુ સરસ ફિટ થઈ ગયો પ્રેક્ટિકલ મૂકી દીધું તો કરી બહુ મજા આવે સાચી પડે આપણી વાત ખરી છે શું કેવું આપણી વાત ખરી છે પણ લોકો સમજમાં આવતી નહીં ખુશ થયું ચા પીવો એ વાત નહીં કરતો થોડી ઘણી થાય દાદા બહુ ને હાજર હોય છે જ્ઞાન હજાર હોય કે આવું નહીં આવું હોવું જોઈએ છતાં એ પ્રમાણે થવા ના દે ભાઈ એ તો ભોગવવાનું છે ભોગવવાનું તો બને પછાતા વેદના. શું ભગવાન થાય? એક સેકન્ડ એ જગત ની કુદરતી ક્રિયા છે, અન્યાય હોતો જ નથી. અન્યાય હોતો બિલકુલ નહીં. આ જ્ઞાન થી શરીર પણ કમ્પ્લીટ નિરોગી બને. શરીર પણ કમ્પ્લીટ નિરોગી બને. રામોહનભાઈ શરીર પણ કમ્પ્લીટ નિરોગી બને. ક્યાંથી? આ જ્ઞાન થી બધું નિરોગી બને. બધું સરસ છે. મન નિરોગી થાય, વાણી નિરોગી થાય, દેહ નિરોગી થાય, પછી મોક્ષે જાય. મોક્ષે એમને ના જાય. ચોખ્ખું થયા પછી દુઃખી જાય. નિરોગી મન હોય, નિરોગી શરીર હોય, નિરોગી વાણી, ત્યાર પછી છેલ્લા આવતાનો છૂટે આત્મા. મન નિરોગી થાય, તન નિરોગી, નિર્વાણ નિરોગી. ક્યાં થઈ? અત્યારે નક્કી થઈ ગયું. નક્કી થઈ ગયું. આપણે દાખલો આપ્યો ને કે આપણું જ્ઞાન કહેતું હોય કે ગાડી આવતી હોય તો કૂદી જાઓ, ત્યાં હારો જાય. કે બુદ્ધિ ની વિપરીતતા બહુ છે. હવે રામવલભાઈ કીધું ને કે શરીર પણ નિરોગી જઈએ, તો તરત ભાઈ વિચાર આવી ગયો કે આ વાત ડાયવર્ટ થઈ જવાની. એટલે બુદ્ધિ ડખો કર્યા જ કરે. અંદર જાય તો દયા થવું પડશે ને. તમને ગોળા ખાઈ દયા થયેલા? જી દાદા. ગોળા ખાઈ દયા થાય કે સમજે ને? ગોળા ખાઈ ને તો બી સમજણ નહોતી આવી. ના આવી ગોળા. લોકો મારી જાય. લોકો મારે ગોળા તમારા જેવા ચેટિયા ના મારે. તમને હવે મારે ખબર પડે. તું દેખી શકો ખરો? આપે આવીને બતાવો તો ખબર પડે. આપ બતાવો તો ખબર પડે. નહી તો લોકો કે કસેથી શું દઈ જશે. પોતાની આડે ના દેખાય. લોકો આ બધી આડે જ કહેવાય. બધા રોગ જોવા દે. મન નો આડે મન નો રોગ છે. શું છે? મન નો રોગ છે. નિરોગી થયું છે. હજી તને સંસાર ધારો થઈ જ ના થઈ જાય. જ્ઞાન ને ટકવાજ ના દે ને તારા ત્યારે વીતી જાય. દાદા ને કહી દે કે આડે ત્યાં જાગૃતિ કેવા પ્રકાર ની રાખવી જોઈએ? હા, આડે છે તે આપડી રાજી ખુશી જ રહી છે. આપણી રાજી ખુશી થી ના સમજાયું. આપણી રાજી ખુશી થી રહી છે. આપણી રાજી ખુશી કરતા અમે કશું રહ્યા જ નહીં. આ શરીર માં ઉતરાજી થયેલા ભાગવા તૈયાર કરે એ ખાલી કરે ને તૈયારી કરતો હોય. ભાગી ગયો ખાલી કરે ને તૈયારી કરતો હોય. રાજી ખુશી આપડી રેમ રજે છે. બીજો કોઈ ઘરાક નથી. રો આપણી એટલે કોની જેને આડે થાય છે તેની આપણી રાજી ખુશી એમાં છે. હજુ આપણી રાજી ખુશી આપણી છે એટલે હજુ ઉભી છે. તેથી પડી જાય મુકામ રે કરેમ રહેતા છે ભાઈ. એટલે એવો પ્રસંગ બને ત્યારે ખરેખર એને શોધખોળ કરીને ખાલી કરવું જોઈએ એ માલ ને. ખાલી તા કરે નઈ પડે ના, પણ તે વખતે એટલે આ પ્રસંગ બન્યો અને મય બધું તોફાન ઉભું થયું ત્યારે કેવી રીતે જાગૃતિ માં રહેવું જોઈએ? આપણે ખાલી કરાવવા જઈએ ને તો ખાલી કે નહીં છે નહીં. અમારે મને બીજું મળશે નહીં ત્યાં સુધી કરવાનું નથી. કે શું કહ્યું? અને પોતે એવું કે છે કે બીજું મળશે નહીં ત્યાં સુધી. એના સમજાવ્યું શું કહ્યું? જે આડે એને ખાલી કરવાનું કહે છે ને મને બીજી જગ્યાએ મળે ત્યાં પછી ખાલી કરીશ. એને બીજી જગ્યાએ રહેવાની. હા, પણ એવું આડે કે છે. એવું આડે કે છે પછી આડે ઉપર આપણને એના ઉપર આપડી દ્રષ્ટિ વધારે વધારે કડક થતી જાય. આવી પાછી ક્યાં કરતી નથી આવી પાછી એમ બઉ કડક થાય તમે જતી રહે. હજુ ભાઈ આડી કાઢી પણ થોડા મીઠું છે. મીઠાશે એના તરફ કોની કોની નજર નજર કોની નજર ત્યાંથી ઉડી જાય. સાથી કોની નજર રહી છે? પેલો સાદ હતો લીધેલો હતો એનો સાદ રાખેલા. એમ નામ જ આડા આડો અમુ કે છે અને બોલનારો એટલો જ આડો હોય. બોલનારો પણ એટલો જ આડો હોય. એથી વધારે હોય. સિદ્ધાર્થ ભલાને કહે છે આડો મોહ છે. તારા ભાઈ ને કહું ને આડો છે તું એવું બધું ચાલે. અમે તો આરે નહીં હું તો સ્ટેપ કરી દઈએ કબૂલ કરી દઈએ છે. હજુ થોડી આડે રહી છે તમારે ઘણી રહી છે હે હજી આડાઈ ને લીધે ખેંચ ઉભી થાય ને પછી બધી ખેંચી આડે લીધે થાય બધી આડી બધી ફંગા ફૂટે બધી ખેંચ્યો પછી તંત તંતે ચડે એ તંત તો બધી બાબત ચડે છે. આડી ના હોય તો તંતે ચડે દરેક ગુણો માટે તંત શબ્દ દરેક ગુણો માટે મેન્ટલ હોસ્પિટલ ના માણસે કહેવાય છે. રોડ ઉપર ચડાયો એક પણ ગાડી મોટર દ્વારા નહીં રોકું અને આડોસી જાય તો પછી લોકો દોડાયો પાસે મેન્ટલ હોસ્પિટલ માં મોકલી આપો. આવું કરે તંતે ચડે તો કે છે ભાઈ ચા પીવો નહી પીવો આ ચાર એક ત્રણ દાડા પૂરી દે નઈ ખાધા પીવા હવે ત્રીસ બધા તંત એમનો શીખવાડે જ ના આવડે નીકળી જાય રોગે નીકળી જાય કઈ ના રે શીખવાડી હતા તો ચારી ચારી લેર હું પોતે ચારી નિગ્રહણ કરે આટલું લેવા દે આટલું લેવા દે પેલું તો રેગ્યુલર આવી જાય ને આપડે જ્ઞાન થી ઉભી થાય આપડે કાઢી શકીએ છીએ. જ્ઞાન થી નિવેડો નહીં લાવતો તું લાવું છું ઘણા ઘણા ખરા નિવેડ લાવું છું નિવેડો તો આવે છે એને એકલા પીડા કરે નહી તું અથડામણ તો આવી ના તું લિમિટ એ થઈ જાય.